શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 35મો શ્રીહરિ કહે છે, યથાયોગ્ય સર્વને માન આપનાર હે માં, હવે હું તમને વૈરાગ્યનું સ્વરૂપ કહું છું. ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ ન રાખવી તેને વૈરાગ્ય કહેવામાં આવે છે. હે માં, પોતાના શરીરમાં અરુચિ, ઘર, પશુ, વાહન, ક્ષૈયા, ક્ષેત્ર આદિ ઉપભોગના પદાર્થોમાં અરુચિ તથા વિવિધ શબ્દાદિ પંચવિષયોના ભોગમાં અરુચિ તથા મહાકિંમતી વસ્ત્રો અને આભૂષણાદિ પદાર્થોમાં તથા રાજ્યવૈભવના સુખોમાં અરુચિ તેમજ યજ્ઞ દાન આદિ પુણ્યથી પ્રાપ્ત થતા સ્વર્ગાદિ લોકમાં કે સ્વર્ગ જેવા સુખ જ્યાં પ્રાપ્ત થાય છે એવા પૃથ્વી પરના સ્થાનોમાં પણ પ્રાપ્ત થતા સમગ્ર રમણીય વિષયોના ભોગ સંબંધી સુખમાં સર્વ પ્રકારે અરુચિ વર્તવી તેનું નામ વૈરાગ્ય છે. માતા પ્રેમવતી કહે છે, હે કૃષ્ણ, મુમુક્ષુ જીવોને તમે કહ્યો એવો વૈરાગ્ય શું સાધન કરવાથી ઉત્પન્ન થાય છે? તમે સર્વે રહસ્યને જાણનારા સર્વજ્ઞ છો, તેથી મને જેમ છે તેમ યથાર્થ સમજાવો. ભગવાન શ્રીહરિ કહે છે, હે માં, પ્રધાન પુરુષથી લઈ કીટ પર્યંત સમસ્ત લોક અને ભોગના નાશવંતપણાના જ્ઞાનનો ઉદય થાય તો વૈરાગ્ય જન્મે છે. હે માં, ચાર પ્રકારના પ્રલયનો વિચાર કરવાથી જ્ઞાનનો ઉદય થાય છે. તે ચાર પ્રકારમાં એક નિત્ય પ્રલય, બીજો વૈરાજ પુરુષના દિવસને અંતે ત્રિલોકીના નાશભૂત નિમિત્ત પ્રલય, ત્રીજો પ્રધાન પુરુષ અને તેના મહદાદિ તત્વોના કાર્યનો મૂળ પ્રકૃતિમાં લય થઈ જવારૂપ પ્રાકૃત પ્રલય, અને ચોથો મૂળ પ્રકૃતિ, મૂળ પુરુષ અને તેના કાળનો પણ ભગવાનની ઈચ્છાથી ભગવાનના ધામરૂપ અક્ષરબ્રહ્મ તેજમાં તિરોધાન થઈ જવારૂપ આત્યંતિક પ્રલય. આવી રીતે ચાર પ્રકારના પ્રલય કહેલા છે. હે માં, આ ચાર પ્રકારના પ્રલયમાં બળવાન કાળના વેગથી પ્રકૃતિના કાર્યભૂત અખિલ બ્રહ્માંડનો તેમજ બ્રહ્માથી લઈ સર્વે સ્થાવર ચરાચર જગતના સમસ્ત લોક અને ભોગનો નિશ્ચય વિનાશ થાય છે, કાંઈ બચવા પામતું નથી. આ પ્રમાણે જે નાશવંતપણાનો વિચાર કરે છે તેના અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. હે માં, દેહધારીઓના અનંત પ્રકારના દુઃખોનું અવલોકન કરવાથી પણ અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને એ સર્વે દુઃખો વ્યક્તિના સમસ્ત પાપકર્મના ફળરૂપે જ પ્રાપ્ત થાય છે, અને તે સર્વે જીવોની પાપકર્મમાં પ્રવૃત્તિ પણ માત્ર શિષ્ણ અને ઉદરતૃપ્તિમાં પ્રવૃત્ત અસત્પુરુષોના સંગથી થાય છે. પછી એ પાપકર્મો જીવાત્માઓને અતિ દુઃખ આપનારા થાય છે, કારણ કે અસત્પુરુષના પ્રસંગથી મનુષ્યની સદબુદ્ધિ નાશ પામે છે. સદબુદ્ધિના નાશથી ધર્મમાં રુચિ નાશ પામે છે. તેનાથી જ્ઞાનાદિ સદગુણોનો વિનાશ થાય છે અને શરીરમાં અહંબુદ્ધિ વધે છે, તેમજ શરીરના સંબંધીમાં મમતા વધે છે. ત્યાર પછી જીવને શરીર અને શરીરના સંબંધીમાં અત્યંત આસક્તિ ઉત્પન્ન થાય છે. હે માં, આ રીતે જીવને શરીર, સ્ત્રી, પુત્ર, ધન વગેરેમાં અહમતા અને મમતાને લીધે અતિ આસક્તિ થવાથી તે સર્વેને માટે અનેક પ્રકારના પાપકર્મો કરવા લાગે છે. હે માં, દંભ, કપટ, શઠતા અને મિથ્યાભિમાન પરાયણ એ પાપી પુરુષો અન્યની થાપણ પણ છેતરીને હરી લે છે, તેમજ વિશ્વાસી વ્યક્તિની ઘાત કરે છે. તેવી જ રીતે હિંસક અને ચોર એવા એ પાપી પુરુષો બીજા ઉપર મિથ્યાપવાદનું આરોપણ કરી તેઓને હેરાન પરેશાન કરી તેનું ધન આદિ હરીને અનિતિથી પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે, તેમજ તે પાપી પુરુષો પોતાની સ્ત્રી, બહેન, પુત્રીયાદિક પાસે વૈશ્યાવૃત્તિ કરાવવા આદિ શાસ્ત્રનિષેધ જે તે પ્રકારના પાપકર્મથી જ્યાં ત્યાંથી ધન ભેળું કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. હે માં, નિરંકુશ થયેલા તે પાપી પુરુષો પોતાના કુટુંબના ભરણપોષણ કરવાની આસક્તિના લીધે પોતાના વેદોક્ત વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરી પાખંડ ધર્મ અને પાખંડ વેશને ધારણ કરે છે તથા ભગવાનની ભક્તિથી વિમુખ અને માની તથા સ્તબ્ધ એવા એ પાપી પુરુષો ગાય, બ્રાહ્મણ, સાધુ, વેદ, તીર્થ અને દેવતાઓનો દ્રોહ કરે છે, માંસનું ભક્ષણ કરે છે, સુરા અને મદ્યનું પાન કરે છે, કામભાવથી પરસ્ત્રીઓમાં અને વિધવા સ્ત્રીઓમાં આસક્ત થાય છે, નિર્લજ્જ અને મદથી ઉદ્ધત થયેલા એ પાપી પુરુષો વારંવાર ન પીવા યોગ્ય વસ્તુનું પાન કરે છે, ન ખાવા યોગ્ય વસ્તુનું ભક્ષણ કરે છે, તેમજ ન બોલવા યોગ્ય શબ્દોને બોલે છે. હે સતી, હે માં, પૃથ્વી પર આ પ્રમાણે દુષ્કર્મ કરનારા મનુષ્યો અંતકાળે અતિશય મોટા દુઃખને પામે છે. તે સમયે તે પાપી પુરુષોને યમપુરીમાં લઈ જવા માટે અતિ નિર્દય, ભયંકર, વક્ર મુખવાળા, હાથમાં પાશ ધારણ કરેલા તેમજ દ્રષ્ટિ માત્રથી પાપીને ત્રાસ ઉપજાવનારા યમદૂતો આવે છે. તેમને જોવા માત્રથી તે પાપી જીવાત્માઓના શરીરની નાડીઓના બંધનો તૂટી જાય છે અને ભયભીત થયેલા તે પાપીઓના શરીર કંપવા લાગે છે અને તે અત્યંત વિહ્વળ થઈ જાય છે. હે માં, તે સમયે યમના દૂતો તે પાપી જીવાત્માઓને સ્થૂળ શરીરના સંસ્કારોની ભાવના જ્યાં અત્યંત પ્રગાઢ થઈ ગઈ છે એવા સૂક્ષ્મ શરીરમાં બાંધે છે. પછી સૂક્ષ્મ શરીરની સાથે તે પાપી જીવને અત્યંત દુઃખ ભરેલા લાંબા માર્ગથી યમપુરીમાં લઈ જાય છે. ક્રૂર યમના દૂતો માર્ગમાં પાપી જીવોની પીઠમાં ચાબુકો અને લોખંડના દંડોથી માર મારે છે ત્યારે અનાથ તે પાપી જીવો ઉચ્ચ સ્વરે રુદન કરે છે, પરંતુ ત્યાં કોઈ સાંભળનારું હોતું નથી. તેવી જ રીતે તે પાપીઓ સૂર્ય અને દાવાગ્નિથી અત્યંત ધગેલી રેતીવાળા તથા ખૂબ કાંટાવાળા માર્ગમાં ચાલવા અસમર્થ થાય છે ત્યારે યમના દૂતો ક્રૂર રીતે તેઓને અતિશય મારીને આગળ ને આગળ ચલાવે છે. તે સમયે અસહ્ય મારના દુઃખથી બેભાન થઈ પૃથ્વી પર પડી જાય છે ત્યારે યમદૂતો ફરી તેઓને હથોડાના માર મારી બેઠા કરે છે અને વચ્ચે કોઈ પણ પ્રકારનો વિસામો કરાવ્યા વિના ઉતાવળી ગતિથી ચલાવે છે. જેવી રીતે અહીં મનુષ્યલોકમાં રાજ્યના સૈનિકો કોઈ ચોર આદિ ગુનેગારોને રાજસદનમાં લઈ જાય છે, તેમ યમકિંકરો પાપી જીવોને અતિ દુઃખ આપતા આપતા યમપુરીમાં લઈ જાય છે. ત્યાં રહેલા ધર્મરાજા સ્વયં અને તેના લેખક ચિત્રગુપ્ત પણ આ પાપી જીવાત્માઓએ મન, કર્મ અને વચનથી આચરેલા પાપોને જાણતા હોય છે. તેથી મુક્તિના સાધનભૂત માનવ શરીરને વ્યર્થ ગુમાવનારા તે પાપી જીવો ઉપર યમરાજા ક્રોધમય દ્રષ્ટિથી જુએ છે અને પોતાના દૂતો પાસે તે પાપી જીવોને અનેક નરકોની અતિ યાતનાઓ અપાવે છે. હે માં, પાપકર્મ કરનારા જીવોને ભોગવવા યોગ્ય સોએ સો અને હજારે હજાર દારૂણ નરકના કુંડો યમપુરીમાં રહેલા છે. તે કુંડોમાં પાપી જીવો તીવ્ર વેદનાને પામે છે. હે માં, તેમાંથી કેટલાક મુખ્ય નરક કુંડોના નામ તમને કહું છું, તે તમે સાંભળો. તામિશ્ર, અંધતામિશ્ર, મહારૌરવ, રૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્ર વન, અંધકૂપ, શુકરાશય, સંદંશ, કૃમિભોજન, તપ્ત સુરમી, વૈતરણી, શાલમલી, વજ્રકંટક, પ્રાણરોધ, પુયોદ, સારમેયાદન, લાલાભક્ષ, વૈશસન, અયહપાન, અવિચિકા, ક્ષારકર્દમ, એ આદિ મુખ્ય કુંડો છે અને બીજા અન્ય કુંડો છે. તે કુંડોમાં પાપકર્મ કરનારા પાપી જીવાત્માઓ આક્રંદ કરતા કરતા નરકની પીડાને ભોગવે છે. હે માં, પાપીઓને જોઈને અતિશય ક્રોધાયમાન થયેલા યમરાજા પાપી જીવોને દુઃખ દેવામાં તત્પર પોતાના દૂતો દ્વારા જેવો જેનો પાપ તેવા પ્રકારના નરકમાં નંખાવે છે. યમના દૂતો પાપી જીવોના શરીરના અંગોને કુહાડાથી કાપી કાપી વજ્ર જેવા દાંતથી પોતે ખાય છે અને તે પાપીઓને પણ ખવડાવે છે. વળી તે પાપીઓને પ્રદીપ્ત અગ્નિમાં બાળે છે અને તપાવેલા તેલમાં નાખી રાંધે છે, તથા સર્પ, વીંછી, ગીધ અને કૂતરાઓ પાસે ખવડાવે છે. તે પાપીઓના જીવતા શરીરમાંથી આંતરડાઓ ખેંચી કાઢે છે. તેમ છતાં કર્મ ભોગવવાને આધીન હોવાથી તે પાપીઓનું મૃત્યુ થતું નથી. હે માં, જેવી રીતે પાપીજનોએ આ લોકમાં જેને જેને જે જે રીતે માર્યા હોય તે જીવાત્માઓ દ્વારા જ તે રીતે મુદગરધારી ક્રૂર યમના દૂતો તે પાપીઓને મરાવે છે. ક્યારેક હાથીઓના પગ નીચે કચડાવે છે, ક્યારેક પર્વત ઉપરથી નીચે ફેંકે છે, ક્યારેક વિષ ભરેલા અગ્નિના ધુમાડામાં રૂંધે છે, ક્યારેક ખારા કાદવવાળા જળમાં ડૂબાડી રૂંધે છે. હે માં, વળી તે યમદૂતો વ્યભિચારી આદિ પાપી જીવોને અગ્નિથી તપાવેલ લોહની પ્રતિમાની સાથે આલિંગન કરાવે છે અને તેની આંખોમાં અતિ તીક્ષ્ણ લોખંડના સળિયાઓ ભોંકે છે. તેના કાનમાં ઉકળતા સીસાનો રસ રેડે છે, તથા ખૂબ જ વિષ્ટા, મૂત્ર, વીર્ય અને પક્વ રુધિરનું પાન કરાવે છે. ક્રૂર યમના દૂતો પાપી જીવોની પ્રથમ ચામડીને ચીરી પછી લાંબા સોયા વડે સીવે છે, તથા ચીચોડામાં શેરડીની જેમ પીલે છે. હે માં, આ પ્રમાણે પાપી જીવો બહુ પ્રકારની યમયાતના ભોગવે છે. ત્યાર પછી જરાયુજ, અંડજ, ઉદ્ભિજ અને સ્વેદજ આ ચાર પ્રકારની ખાણમાં 21-21 લાખ વાર જન્મે છે, એમ 84 લાખ યોનિમાં ભટકે છે. અરે, તેમાં ગર્ભવાસનું તો મહાદુઃખ છે, જન્મનું તો તેનાથી અધિક દારૂણ દુઃખ છે. આ પ્રમાણે જન્મી અનેક પ્રકારની વ્યાધિઓની પીડા, વૃદ્ધાશ્રમની પીડા અને મૃત્યુની પીડા એ જીવાત્માઓ વારંવાર પામે છે. હે માં, આ પ્રમાણે મનુષ્યો પોતપોતાના કર્મને અનુસારે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક આ ત્રણ પ્રકારના દુઃખોને પામે છે અને રડતા રડતા ભોગવે છે. આ પ્રમાણે જીવાત્માઓ યુગોના યુગો સુધી અતિશય દુઃખમય એ 84 યોનિઓમાં વારંવાર ભટક્યા કરે છે. પાપી જીવોને કોઈ સુકૃતવશાત હરિ ઈચ્છાએ ભવબંધનમાંથી મુક્તિના એકમાત્ર સાધનરૂપ આ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. હે જનની, આવા દુર્લભ મનુષ્ય શરીરને પામી જે મનુષ્યો સત્સંગ કરે છે અને ભગવાનની નવધા ભક્તિ કરે છે, તે મનુષ્યો આ લોકમાં ઈચ્છિત ભુક્તિ અને મૃત્યુ પછી ઈચ્છિત મુક્તિને નિશ્ચય પામે છે. હે માં, આવું દુર્લભ માનવ શરીર પામ્યા પછી જે કુબુદ્ધિવાળા જનો કુસંગના યોગથી ભગવાનની ભક્તિથી વિમુખ થઈ સ્ત્રી આદિક પદાર્થોમાં આસક્ત થઈ બંધાય છે, તે ફરી પૂર્વની માફક જ વારંવાર યમયાતનાના દુઃખને પામે છે. આ રીતે પાપીજનો શરીરને અંતે યમદૂતોના હાથમાં આવી નરકના અપાર દુઃખોને ભોગવી ફરી ફરી 84 લાખ યોનિમાં ભટક્યા કરે છે. હે માં, આ લોકમાં આ પ્રમાણે મનુષ્યોના દુઃખો તરફ જે જનો વારંવાર દ્રષ્ટિપાત કરે છે તેના અંતરમાં ચોક્કસ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને પછી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય સત્સંગના માધ્યમથી વૃદ્ધિ પામે છે. હે સતી માં, ત્યાર પછી કુસંગથી ભય પામેલા વૈરાગ્યવાન પુરુષો જ્યાં કોઈ દુઃખ નથી, જ્યાં કોઈ ભય નથી અને સદાય નિરતિશય આનંદને આનંદ જ રહેલો છે, એવા પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણનો આશ્રય કરે છે. હે માં, વૈરાગ્યહીન પુરુષોને દુઃખનો કોઈ અંત નથી અને સુખ ક્યારેય પ્રાપ્ત થયું નથી, તથા વૈરાગ્ય વિના મનુષ્યોને ભગવાનની ભક્તિની તત્કાળ સિદ્ધિ થતી નથી. પરંતુ જે પુરુષોને માયિક પદાર્થમાંથી વૈરાગ્ય થયો હોય તેને જ ભગવાન શ્રીકૃષ્ણને વિશે અનુરાગ વૃદ્ધિ પામે છે, અને હે જનની, તેનાથી જ આત્યંતિક મુક્તિ પ્રાપ્ત થાય છે. હે જન્મદાત્રી માં, આ પ્રમાણે ઉત્પત્તિના કારણે સહિત વૈરાગ્યનું સ્વરૂપ મેં તમને કહ્યું. હવે તમને હું ભવપાશના બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા ધરાવતા જનોને ઈચ્છિત સુખને આપનારી ભક્તિનું સ્વરૂપ સમજાવું છું. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં હરિગીતાના ચોથા અધ્યાયમાં વૈરાગ્યના સ્વરૂપનું નિરૂપણ કર્યું એ નામે 35મો અધ્યાય પૂર્ણ થયો.